શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય ચોથો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, તે માંગરોળપુરમાં મેઘજી નામે એક વણિક રહેતો હતો. તે રામાનંદ સ્વામીનો શિષ્ય હોવાથી શ્રીહરિનો જૂનો ગુરુભાઈ હતો અને રામાનંદ સ્વામીની કૃપાથી મળેલી સિદ્ધાઈનું તેને ખૂબ જ અભિમાન હતું. તે સમાધિમાં સ્વતંત્રતા પામ્યો હતો. પોતાની ઈચ્છાથી શરીરનો ત્યાગ કરી ભગવાનના ધામમાં જઈ શકતો અને પુનઃ શરીરમાં પ્રવેશ પણ કરી શકતો હતો. હે રાજન, રામાનંદ સ્વામી આ લોકમાંથી અંતર્ધાન થયા પછી તે મેઘજી વણિક પોતાની જાતને રામાનંદ સ્વામીના સર્વે શિષ્યોમાં શ્રેષ્ઠ માનવા લાગ્યો અને મુકુંદાનંદ બ્રહ્મચારી, મુક્તાનંદ સ્વામી આદિ સર્વે સંતો અને ભક્તોની તેમજ સાક્ષાત પરમેશ્વર શ્રીહરિની પણ અવજ્ઞા કરવા લાગ્યો. એક વખત ભગવાન શ્રીહરિ સભામાં બેઠા હતા ત્યારે મુકુંદાનંદ બ્રહ્મચારી અને મુક્તાનંદ સ્વામી જેવા મહાન સંતોનો તે તિરસ્કાર કરવા લાગ્યો અને સંતોની સાથે પોતાને સર્વ કરતા શ્રેષ્ઠ દેખાડવા વિવાદ કરવા લાગ્યો. ત્યારે ભગવાન શ્રીહરિએ તે મેઘજી વણિકને કહ્યું કે, હે વણિક, દેવતાઓને પણ પૂજવા અને માનવા યોગ્ય આ સંતોનો શા માટે તિરસ્કાર કરો છો? તમારા અલ્પ સામર્થ્યના મદને હું જાણું છું. એક ક્ષણવારમાં જ તમને મદથી રહિત કરી દઈશ. જો તમને સુખની ઈચ્છા હોય તો મારી આજ્ઞા માનો અને જો નહીં માનો તો તમને જે સમાધિમાં સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે તે અત્યારે જ ક્યાંય ચાલી જશે. હે રાજન, ભગવાન શ્રીહરિના વચનો સાંભળી તે મેઘજી વણિક કહેવા લાગ્યો કે, હે વર્ણી, તમે તો આજકાલના નવા આવ્યા છો, તમે મને શું કરી શકવાના છો? હું તો રામાનંદ સ્વામીનો જૂનો શિષ્ય છું અને નિર્ભય એવો હું તમારા સર્વ કરતા ચડિયાતો છું, તેથી તમારે સર્વેએ મારી આજ્ઞામાં વર્તવું જોઈએ. ઉલટું તમારી આજ્ઞામાં મને વર્તવાનું કહેતા તમને શરમ નથી આવતી? હમણાં જ હું મારું સામર્થ્ય તમને દેખાડું છું, તમે જુઓ. આ પ્રમાણે કહીને તપેલા તેલના કઢાયામાં પોતાના બંને હાથ નાખ્યા તેથી બંને હાથ બળી ગયા અને ચામડી ઉપર ફોલ્લા ઉપડ્યા, છતાં પણ તેને શરીરની અત્યંત વિસ્મૃતિ હોવાથી જરા પણ ખેદ પામ્યો નહીં અને શ્રીહરિની સાથે વાદવિવાદ કરતો રહ્યો. હે રાજન, આવા પ્રકારનું આશ્ચર્ય જોઈ નગરવાસી જનો તેને સિદ્ધ પુરુષ માનવા લાગ્યા. ત્યાર પછી તે મેઘજી સર્વે પૂર્વવાસી જનોને સાંભળતા કહેવા લાગ્યો કે, આજથી ચોથે દિવસે અને તેમાં પણ ચોથા મુહૂર્તમાં મારા શરીરનો ત્યાગ કરીશ, તેમાં કોઈ જાતનો સંદેહ નથી. તે સમયે ભગવાન શ્રીહરિએ તેમને કહ્યું કે, હે વણિક, જો તમે એ પ્રમાણે કરી શકશો તો અમે સર્વે તમારા શિષ્યો થઈ જશું અને તમારી આજ્ઞામાં રહેશું, અને જો ન કરી શકો તો તમારે અમારા શિષ્ય થવું. અરે વણિક, ભગવાનના ધામ અને શરીરની વચ્ચે તમને ત્રિશંકુની જેમ લટકાવીશ, તેમાં કોઈ જાતનો સંશય નથી. તમે તમારા સામર્થ્યનો પ્રયોગ તો કરી જુઓ. હે રાજન, તે વણિક શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યો, હે વર્ણી, અણિમા આદિક અષ્ટ સિદ્ધિઓ મને વશ વર્તે છે, તેથી તમારું સામર્થ્ય મારા કાર્યમાં કોઈ પ્રભાવ પાડી શકશે નહીં. આ પ્રમાણે કહી તે પોતાના ઘરે ગયો. શરીરનો ત્યાગ કરીને ધામમાં જવાની ઈચ્છાથી હજારો બ્રાહ્મણોને બહુ પ્રકારના દાન આપ્યા. હે રાજન, તે વણિક ઘેર ગયો ત્યારથી આરંભીને મત્સરને લીધે ભગવાન શ્રી નીલકંઠ વર્ણિના આશ્રિત સંતો ભક્તોને છોડીને બીજા હજારો બ્રાહ્મણોને તથા સાધુ સંન્યાસીઓને તેમજ યવનથી લઈ ચંડાળ પર્યંતના સર્વેને પ્રતિદિન ઘણા બધા પકવાનાદિ ભોજનો બનાવી જમાડતો હતો. હે રાજન, ત્રણ દિવસ પર્યંત આ પ્રમાણે સર્વેને ભોજન જમાડ્યા અને ચોથે દિવસે પણ પ્રાતઃકાળે ઘણા બધા સાધુ બ્રાહ્મણોને જલ્દીથી જમાડી શરીર છોડવા તૈયાર થયો. દિવસના ચોથા મુહૂર્તમાં પદ્માસનવાળી મેઘજીએ સમાધિ લગાવી. તે સમયે તેમને જોવા માટે હજારો નગરવાસીઓ ટોળે મળ્યા હતા. મેઘજી તે સમયે નાડીઓના બંધનો તોડી દ્રષ્ટિ સ્થિર કરીને પ્રાણવાયુને સર્વે અવયવોમાંથી આકર્ષિત કરી પોતાના હૃદયાકાશમાં ચલાવવા લાગ્યો. હે રાજન, ત્યાર પછી પોતાના સામર્થ્યના બળે અતિશય પ્રયત્ન કરવા છતાં મેઘજી હૃદયાકાશમાં પ્રાણને આકર્ષી બ્રહ્મરંધ્રને ભેદીને ભગવાનના ધામમાં જવા સમર્થ થઈ શક્યો નહીં. પ્રાણ હૃદયથી બહાર નીકળી જ ન શક્યા. તેથી બહુકાળ પર્યંત અનેક પ્રકારના પ્રયત્નો કર્યા છતાં પણ મેઘજી પોતાના પ્રાણને ઉપર લઈ જવા કે નીચે ફરીથી આખા શરીરમાં લઈ આવવા સમર્થ થયો નહીં. હે નરાધીપ, મેઘજી પોતાને વશ વર્તતી અષ્ટ પ્રકારની અણીમાદી સિદ્ધિઓથી પણ પોતાના પ્રાણને ઊંચે કે નીચે લઈ જવા શક્તિમાન થયો નહીં. તેથી તે આકાશમાં ઊંધે માથે લટકતા ત્રિશંકુ રાજાના જેવી દશાને પામ્યો, પછી ચેષ્ટારહિત થઈ એક જગ્યાએ પડ્યો રહ્યો. હે રાજન, બીજે દિવસે તે અપૂર્ણ પ્રતિજ્ઞાવાળા અને વ્યાકુળ અંતરવાળા તેમજ સિદ્ધાઈના અભિમાની એવા મેઘજી વણિક પાસે આવીને અન્ય નગરવાસી વિપ્રો અને વણિકો પણ કહેવા લાગ્યા કે તે વર્ણિરાજ શ્રીહરિનું અને તેના સંતોનું અપમાન કર્યું છે, તેથી તારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ શકી નથી અને આવા મહાકષ્ટને પામ્યો છે. તેથી તું તત્કાળ તેનો આદર સત્કાર કર. તે શ્રીહરિ કાં તારા શરીરને છોડાવશે અથવા ફરી તને જીવત દાન આપશે અથવા તારું જેમ સારું થાય તેમ કરશે. આ પ્રમાણે નગરવાસીજનોએ કહ્યું, છતાં માનથી બુદ્ધિ નષ્ટ થઈ હોવાથી અત્યંત આવું કષ્ટ પામતો હતો, છતાં પણ તે મેઘજી પોતાના માટે હિતકારી તેઓના વચન માન્યો નહીં. આમને આમ તે મેઘજી 5 દિવસ સુધી ચેષ્ટારહિત થઈ પડ્યો રહ્યો અને પછી અભિમાન ઓગળવાથી મનથી શ્રીહરિને શરણે ગયો. ત્યારે તે મેઘજી બાજુમાં બેઠેલા પુરુષોને અસ્પષ્ટ વાણીથી તથા ભ્રકુટીના ઇશારાથી વર્ણિરાજ શ્રીહરિને અહીં મારી સમીપે બોલાવો, વિલંબ ન કરો એમ કહેવા લાગ્યો. ત્યારે તેમના મૂકેલા મનુષ્યોની પ્રાર્થના સાંભળી કૃપાનિધિ શ્રીહરિ મુક્તાનંદાદી સંતોની સાથે તત્કાળ મેઘજીની સમીપે પધાર્યા અને કરુણાભરી દ્રષ્ટિથી તેમની સામે જોવા લાગ્યા. તે જ સમયે તેના નાડી પ્રાણ પોતપોતાના સ્થાને સ્થિર થયા અને મેઘજી સ્વસ્થ થઈ ઊભો થયો. ભગવાન શ્રીહરિને પોતાના ઇષ્ટદેવ સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણ જાણી નમસ્કાર કરી કહેવા લાગ્યો કે હે સ્વામી, આજથી હું તમારો દાસ છું. તમે મારી ઉપર કૃપા દ્રષ્ટિ કરો, મારા અપરાધને ક્ષમા કરો અને મને જે કાંઈ આજ્ઞા કરો તે પ્રમાણે હું વર્તીશ. હે રાજન, મેઘજીના વચનો સાંભળી શ્રીહરિ તેમને કહેવા લાગ્યા કે હે મેઘજી, તમારે અત્યારે દેહ છોડવો નહીં. આ પૃથ્વી પર ભગવદ્ વાર્તા કરો અને સુખેથી જીવો. આ પ્રમાણે કહી ભગવાન શ્રીહરિ તે મેઘજીને સાથે લઈ પોતાને નિવાસ સ્થાને પધાર્યા. તે જોઈ સર્વે પૂર્વાસીજનો અત્યંત વિસ્મય પામ્યા. ભગવાન શ્રીહરિના અતિ આશ્ચર્યકારી અમાપ ઐશ્વર્યનું દર્શન કરનારા માંગરોળવાસી મનુષ્યોના અંતરમાં આ શ્રીહરિ જ જગતના અધિપતિ પરમેશ્વર છે કે શું, આવા પ્રકારની ભ્રાંતિ હંમેશા ઉત્પન્ન થતી હતી. એવા તે નગરવાસીજનોની મધ્યે કેટલાક મનુષ્યો ભગવાન શ્રીહરિનો આશ્રય કરવા ઉત્સુક થયા અને કેટલાક જનો આ શ્રીહરિ ભગવાન છે કે નહીં એવી પરીક્ષા કરીને તેને શરણે થયા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવનના મે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં માંગરોળના સ્વતંત્ર સમાધિનિષ્ઠ મેઘજી વણિકનો પરાભવ કર્યો એ નામે 4થો અધ્યાય પૂર્ણ થયો.